શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 111. વામદેવજીના પૂર્વજન્મમાં કરેલા અશૂન્ય શયનવ્રતને રાજાના વર્તમાન સુખનું કારણ બતાવવું. રાજાએ મંદરાચલ પર જઈને મોહિનીના ગીત તથા રૂપ દર્શનથી મોહિત થઈને પડી જવું અને મોહિની દ્વારા તેમને આશ્વાસન પ્રાપ્ત થવું. વશિષ્ઠજી કહે છે, રાજાનું આ વચન સાંભળીને મહાજ્ઞાની મુનીશ્વર વામદેવજી એક ક્ષણ સુધી કંઈક ચિંતન કર્યું. પછી રાજાના સુખ સૌભાગ્યનું કારણ જાણીને તેઓ આ પ્રમાણે બોલ્યા. વામદેવજીએ કહ્યું, મહિપાલ, તમે પૂર્વજન્મમાં શુદ્ર જાતિમાં ઉત્પન્ન થયા હતા. તે સમયે દરિદ્રતા અને દુષ્ટ ભાર્યાએ તમારો બહુ તિરસ્કાર કર્યો હતો. તમારી સ્ત્રી પરપુરુષનું સેવન કરતી હતી. રાજા, તમે આવી સ્ત્રી સાથે ઘણા વર્ષો સુધી નિવાસ કરતા રહીને દુઃખથી સંતપ્ત થતા રહ્યા. એકવાર કોઈ બ્રાહ્મણના સંસર્ગથી તમે તીર્થયાત્રા માટે ગયા. પછી બધા તીર્થમાં ફરીને બ્રાહ્મણની સેવામાં તત્પર રહીને તમે પુણ્યમયી મથુરાપુરીમાં જઈ પહોંચ્યા. મહીપતે, ત્યાં બ્રાહ્મણ દેવતાના સંગથી તમે યમુનાજીના બધા તીર્થોમાં ઉત્તમ વિશ્રામઘાટ નામક તીર્થમાં સ્નાન કરીને ભગવાન વારાહના મંદિરમાં ચાલી રહેલી પુરાણની કથા સાંભળી, જે અશૂન્ય શયન વ્રત વિશે હતી. ચાર પારણા વ્રતના બીજા દિવસનું ભોજનથી જેની સિદ્ધિ થાય છે, જેનું અનુષ્ઠાન કરવાથી મેઘ સમાન શ્યામવર્ણ દેવેશ્વર લક્ષ્મી ભરતા જગન્નાથ, જે અશેષ પાપ રાશિનો નાશ કરનારા છે, તે પ્રસન્ન થાય છે. રાજન, તમે પોતાને ઘેર જઈને તે પવિત્ર અશૂન્ય શયન વ્રત કર્યું, જે ઘરમાં પરમ અભ્યુદય પ્રદાન કરનારું છે. મહીપતે, શ્રાવણ માસની બીજના દિવસે આ પુણ્યપ્રદ વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. એનાથી જન્મ મૃત્યુ અને જરાવસ્થાનો નાશ થાય છે. પૃથ્વીપતે, આ વ્રતમાં ફળ ફૂલ ધૂપ લાલ ચંદન સૈયાદાન વસ્ત્રદાન અને બ્રાહ્મણ ભોજન વગેરે દ્વારા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. રાજન, તમે આ બધું દુસ્તર કાર્ય પણ પૂરું કર્યું. તમે જે મને પુણ્યના ફળ સ્વરૂપ જે સુખ વિસ્તારપૂર્વક કહ્યા છે, તે આ જ વ્રતથી પ્રાપ્ત થયા છે. સાંભળો, જેના ઉપર ભગવાન જગન્નાથ પ્રસન્ન ન થાય તેને ત્યાં તે સુખ હોઈ શકતા નથી. રાજેન્દ્ર, આ જન્મમાં પણ તમે એકાદશી સંયુક્ત દ્વાદશી દ્વારા શ્રીહરિની પૂજા કરો છો. રાજન, એના કારણે તમને નિશ્ચિત રૂપે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થશે. રાજા બોલ્યા, દ્વિજશ્રેષ્ઠ, તમારી આજ્ઞા હોય તો હું મંદરાચલ પર્વત પર જવા ઉત્સુક છું. રાજ્ય શાસનનો મહાન ભાર પોતાના પુત્ર પર મૂકીને હું હળવો થઈ ગયો છું. હવે મારા કર્તવ્યનું પાલન મારો પુત્ર કરશે. રાજાની વાત સાંભળીને વામદેવજી આ પ્રમાણે બોલ્યા, નૃપશ્રેષ્ઠ, પુત્રનું એ મહાન કર્તવ્ય છે કે તે સદા પ્રેમપૂર્વક પિતાને ક્લેશથી મુક્ત કરતો રહે. જે મન વાણી અને શરીરની શક્તિથી સદા પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેને પ્રતિદિન ગંગા સ્નાનનું ફળ મળે છે. જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગંગા સ્નાન કરવા જાય છે તે પુત્રની શુદ્ધિ થતી નથી. આવું વૈદિક શ્રુતિનું કથન છે. એતદ્દિધિ પરમમ કૃત્યમ પુત્રસ્ય નૃપપંગવ મૃકપુંગવ યતકલેશાત પિતરમ પ્રેમણા વિમોચયતી સર્વદા પિતુર વચનકારી ચ મનોવાક્યાય શક્તિતઃ તસ્ય ભાગીરથી સ્નાન મહન્યહની જાયતે નિરસ્ય પિતૃવાક્યમ તુ વ્રજેત સ્નાતું સુરાપગામ નો શુદ્ધિસ્તસ્ય પુત્રસ્ય ઇતિ તત્થમ વેદકી શ્રુતિ. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય સંસ્કૃત પ્રમાણે 11મો શ્લોક સંખ્યા 2-23 અહીં દર્શાવેલ છે, અથવા 22-23 કે 21-23 જાણવી આપણે. ભૂપાલ, તમે ઈચ્છા અનુસાર યાત્રા કરો. તમે પોતાનું સંપૂર્ણ કર્તવ્ય પૂરું કરી લીધું છે. મુનિ નામ કહેવાથી શ્રીમાન રાજા રૂકમાંગદ ઘોડા પર બેસીને શીઘ્ર ગતિએ ચાલ્યા, જાણે સાક્ષાત વાયુદેવ જઈ રહ્યા છે. માર્ગમાં અનેક પર્વત વન નદી સરોવર તથા ઉપવન વગેરે અનેક આશ્ચર્યજનક દ્રશ્યોને નિહાળતા રહીને તે રાજાધિરાજ રૂકમાંગદ થોડા જ સમયમાં શ્વેતગીરી ગંધમાદન અને મહામેરુને પાર કરીને ઉત્તર કુરુખંડને જોતા જોતા મંદરાંચલ પર્વત પર જઈ પહોંચ્યા, જે બધી બાજુથી સ્વર્ણથી આચ્છાદિત હતો. ત્યાં અનેક ઝરણાઓ વહી રહ્યા હતા, અનેક અનેક કંદરાઓ તે પર્વતની શોભા વધારી રહી હતી. હજારો નદીઓથી પૂર્ણ મંદરાંચલ ગંગાજીના શુભ જળથી પણ પ્રક્ષાલિત થઈ રહ્યો હતો. આ બધું નિહાળતા રહીને રાજા રુકમાંગદ તે મહાપર્વતના નજીક જઈ પહોંચ્યા. ત્યાર પછી તેમણે સમસ્ત મૃગ વગેરે પશુઓ અને પક્ષીઓના સમુદાયને એક સંગીતના ધ્વનિથી ખેંચાઈને ઝડપથી એક તરફ જતા જોયો. તે ધ્વનિ મોહિનીના મુખથી નીકળેલા સંગીતનો હતો. તેમને જતા જોઈને રાજા રુકમાંગદ સ્વયં પણ તેમની સાથે શીઘ્રતાપૂર્વક જવા લાગ્યા. મોહિનીના મુખના સંગીતનો ધ્વનિ રાજાના કાનમાં પણ પડ્યો, જેનાથી મોહિત થઈને તેમણે ઘોડો ત્યાં જ છોડી દીધો અને પર્વતના માર્ગને લાંઘતા રહીને તેઓ શણવારમાં તેની પાસે પહોંચી ગયા. તેમણે જોયું તપાવેલા સુવર્ણ સમાન કાંતિવાળી એક દિવ્ય નારી પર્વત પર બેઠી છે. જાણે ગિરિરાજ, નંદિની, પાર્વતીની રૂપરાશી તેના રૂપમાં અભિવ્યક્ત થઈ હોય. તેને જોઈને રાજા તેની પાસે ઊભા રહીને તે મોહિનીનું રૂપ જોવા લાગ્યા. જોતાં જોતાં તે મોહિત થઈને ત્યાં જ પડી ગયા. મોહિનીએ વીણાને મૂકી દીધી અને ગીત બંધ કરી દીધું. તે દેવી રાજાની સમીપ ગઈ. મોહિની સંતપ્ત રાજા રુકમાંગદને મધુર મનોરમ વચનોમાં બોલી, રાજન, ઉઠો, હું તમારા વશમાં છું. મૂર્છા દ્વારા તમે આ શરીરને કેમ ક્ષીણ કરી રહ્યા છો? ભૂપાલ, તમે તો પૃથ્વીના ભારને તણખલા જેવો સમજીને વહન કરતા આવ્યા છો, પછી આજે તમે મોહિત કેમ થઈ રહ્યા છો? ધૈર્યપૂર્વક પોતાને સંભાળો. તમે ધીર છો, વીર છો, તમારી ચેષ્ટાઓ ઉદારતાપૂર્ણ છે. રાજરાજેશ્વર, જો મારી સાથે અત્યંત મનોરમ અને મનને અનુકૂળ ક્રીડા કરવાની તમારી ઈચ્છા હોય તો મને ધર્મયુક્ત દાન આપીને પોતાની દાસીની જેમ મારો ભોગ કરો. અધ્યાય 111 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.